શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 46મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મદ્યનું પાન કરનારાઓ, આ લોકમાં તમે જગતને છેતરનારા મહાધૂર્ત છો અને મહાપાપીઓથી પણ અધિક અધમ પાપી છો। કોઈપણ શતશાસ્ત્રોએ પ્રમાણપણે માન્ય નહીં કરેલા તમારા કૌલાગમ આદિ અશતશાસ્ત્રો તમારા મતે પરમ પ્રમાણરૂપ હશે, પરંતુ એ ગ્રંથો કોઈ મદ્યનું પાન કરનારા પાપી પંડિતે પોતાની બુદ્ધિની કલ્પનાએ શિવ પાર્વતીનો સંવાદ જોડીને રચેલા છે, અને એ પાપરૂપ તમારા અશતશાસ્ત્રોમાં તમને શતશાસ્ત્રનો ભ્રમ પેદા થયો છે। તેથી તો તમે તેનો આશરો કરી વૈદિક માર્ગમાંથી ભ્રષ્ટ થયા છો। હે ધૂર્તો, જો મદ્યપાન કરવા માત્રથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જતું હોય તો પૂર્વના અતિશય શ્રેષ્ઠ મહામુનિઓ મહાતપશ્ચર્યા કરવાનો ખોટો પરિશ્રમ શા માટે કરે? હે માંસપ્રિય ધૂર્તો, દારૂ પીનારાના અનેક સમૂહો આ પૃથ્વી પર વિદ્યમાન છે, છતાં તે દારૂડિયાઓની મુક્તિ કેમ થતી નથી? તમને ક્યાં દુર્બુદ્ધિ મૂર્ખ પુરુષે આવા ચિત્તભ્રમ કર્યા છે? તમારી આવી દુર્બુદ્ધિ થઈ ક્યાંથી? કદાચ સમસ્ત વિશ્વને એક વર્ણનું કરવા માટે વિશ્વસ્રષ્ટા બ્રહ્માએ તમારા જેવાઓનું સર્જન કર્યું હોય એમ જણાય છે। હે ધૂર્તો, તમે તો મદ્યપાનનો નિષેધ કરતા આર્ષગ્રંથોમાં રહેલા યાજ્ઞવલ્ક્યાદિ સ્મૃતિકારોએ કહેલા શ્લોકોને પોતાના કપોળ કલ્પિત શાસ્ત્રોના પ્રમાણ વચનોથી સ્વસિદ્ધાંતની ખ્યાતિ માટે દૂષિત કરી રહ્યા છો। સ્મૃતિકાર મનુ કહે છે, ગોળમાંથી, મહુડાના વૃક્ષ રસમાંથી અને ચોખા આદિના લોટમાંથી બનેલી ત્રણ પ્રકારની સુરા છે। જેવા ગુણ એકમાં છે તેવો જ બીજામાં છે, તેથી સર્વે સમાન હોવાથી ત્રણે વર્ણના દ્વિજાતી જનોએ તેનું ક્યારેય પણ પાન કરવું નહીં। આ પ્રમાણે આદ્ય સ્મૃતિકાર સ્વયંભુવ મનુએ સુરાપાનનો નિષેધ કર્યો છે। વળી યાજ્ઞવલ્ક્ય મહર્ષિએ પણ સુરાપાન નિષેધના પ્રમાણભૂત વચનો કહેલા છે, તે તમે સાંભળો। દ્વિજાતિ એવા બ્રાહ્મણાદિ ત્રણે વર્ણના જનો જો અજાણતા પણ સુરાપાન કરે અથવા વીર્ય, વિષ્ટા કે મૂત્રનું પાન કરે તો તે દ્વિજાતિમાંથી ભ્રષ્ટ થાય છે અને દ્વિજાતિ થવા ફરી ઉપનયનાદિ સંસ્કાર કરવા પડે છે। ફણસમાંથી, દ્રાક્ષમાંથી, મહુડામાંથી, ખજૂરમાંથી, તાડમાંથી, ગોળમાંથી, મધમાંથી, શિરવૃક્ષમાંથી, અરીઠામાંથી, મૈરેયમાંથી કે નાળિયેરમાંથી તૈયાર થયેલું આ 11 પ્રકારનું મદ્ય એક સરખા પાપરૂપ દોષને પેદા કરનારું જાણવું, અને 12મું સુરા નામનું જે મદ્ય છે તે તો સર્વ કરતાં પણ અધિક અધમ કહેલું છે। આવી જ રીતે પુલસ્ત્ય નામના મુનિએ પણ મદ્યપાનનો નિષેધ કર્યો છે, પરંતુ તમે પુલસ્ત્ય સ્મૃતિના શ્લોકમાં અધમ પદની જગ્યાએ ઉત્તમ એવો શબ્દ પ્રયોગ કર્યો છે, તે ખેદજનક છે। હે મદ્યપાવો, ઉર્ધ્વ આમનાય ગ્રંથ જ જો તમને પરમ પ્રમાણભૂત હોય તો તેને આશરીને રહેવું ઠીક છે, પરંતુ જે નિત્ય નિર્દોષ અને સ્વતઃ પ્રમાણભૂત મધુવાતા ઇત્યાદિ શ્રુતિના વચનોમાં મધમાખીઓએ ભેળા કરેલા મધપુડા થકી મધ એવા અર્થને ફેરવીને પોતાને મનગમતા મદ્ય દારૂ એવા ખોટા અર્થની કલ્પના કરીને વેદની શ્રુતિને પ્રમાણ તરીકે શા માટે સ્વીકારો છો? આવા ખોટા અર્થ સ્વીકારવાના કારણે મનુષ્યોને છેતરવા માટે કોઈ મદ્યનું પાન કરનાર ધૂર્ત પંડિતે રચેલું તમારો કૌલતંત્ર શાસ્ત્ર સદંતર મિથ્યા છે। તમારો મત પણ સમગ્ર શતશાસ્ત્રો થકી વિરુદ્ધ હોવાથી અત્યંત અપ્રમાણ છે। કોઈએ સુરાનું પાન ન કરવું એવો સર્વને માટે નિષેધ હોવા છતાં પણ બીજા વર્ણના મનુષ્યોની વાત તો એક બાજુએ રહી, પણ તમે શ્રેષ્ઠ બ્રાહ્મણ થઈ વેદશાસ્ત્ર નિંદિત મદ્યને નિશંકપણે કેમ પાન કરી શકો? સ્વપચી આદિ કલ્પિત કુલાષ્ટક સ્ત્રીઓના મુખનું એઠું મદ્યપાન કરી તમે અધમમાં પણ અધમપણાની દશાને પામ્યા છો, છતાં યજ્ઞોપવિત ધારણ કરી બ્રાહ્મણ ધર્મને શા માટે દૂષિત કરી રહ્યા છો? હે ધૂર્તો, બ્રાહ્મણોને સુરાપાનની આજ્ઞા આપતું હોય એવું એક પણ વચન યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આદિ આર્ષ ગ્રંથોમાં પ્રતિપાદન કર્યું હોય તો અમને જણાવો. પરંતુ હે મદ્યપાન કરનારાઓ, બ્રાહ્મણોએ સુરાપાન ન કરવું જોઈએ એવા નિષેધના આર્ષ પ્રમાણિત હજારો વાક્યો હું તમને અત્યારે સંભળાવું છું. મદ્ય, માંસ અને સુરા આ યક્ષો, રાક્ષસો અને પિશાચોનું ભક્ષ્ય છે. દેવતાઓનું હવિષ્યાન, ઘી, દૂધપાક આદિનું ભોજન લેનારા બ્રાહ્મણે તે મદ્ય આદિનું ભક્ષણ ન કરવું ઇત્યાદિ મનુ આદિ સ્મૃતિકારોના હજારો વચનો રહેલા છે. સ્મૃતિ આદિ શતશાસ્ત્ર ગ્રંથોમાં સુરાપાનને પંચ મહાપાપોને મધ્યે એક મહાપાપ તરીકે ગણવામાં આવ્યું છે. અજ્ઞાનથી પણ સુરાપાન કરનાર પુરુષની શુદ્ધિ તો શાસ્ત્રોએ આ પ્રમાણે કહી છે. સુરા, જળ, ઘી, ગોમૂત્ર અને દૂધ એમાંથી કોઈ પણ એકને અગ્નિમાં ઉકાળી તેમનું તરત જ પાન કરવાથી તત્કાળ મરણ થઈ જાય તો જ તે પુરુષ શુદ્ધ થાય છે. મનુ કહે છે, બ્રાહ્મણાદિ ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષોએ અજાણતા પણ વિષ્ટા, મૂત્ર, સુરાપાન કે સુરાનો સ્પર્શ થયેલ વસ્તુ માત્રનું પણ જો ભક્ષણ થઈ જાય તો યજ્ઞોપવિત આદિ ફરી સંસ્કાર કરવા વડે દ્વિજ થાય છે, તો પછી જાણી જોઈને સુરાપાન કરે તેનું શું પ્રાયશ્ચિત્ત હોય? બ્રાહ્મણાદિ દ્વિજ પુરુષ અજ્ઞાનથી પણ જો સુરાપાન કરે તો શુદ્ધિ માટે અગ્નિ સમાન તપાવેલી સુરાનું જ પાન કરાવવું આવું મરણાંત પણ પ્રાયશ્ચિત્ત માટે સ્મૃતિકારોનું વચન છે, તો પછી વારંવાર જાણી જોઈને સુરા મદ્યનું પાન કરનારા તમો અને તમારા જેવાનો આશ્રય કરી સુરાપાન કરનારા ઘોરતમ નરકને માર્ગે જતા જનોની શું ગતિ થશે? પોતાની પરિણીતા સિવાયની પરસ્ત્રીનો સંગ શાસ્ત્રમાં નિષેધ છે, છતાં જે પુરુષો પરસ્ત્રીનો સંગ કરે છે તેવા પુરુષને કેવી અતિશય તીવ્ર વેદના ભોગવવી પડે છે તે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધમાં કહેલું છે, તે તમને સંભળાવું છું. આ લોકમાં જે પુરુષ અગમ્ય એવી પરસ્ત્રી સાથે ગમન કરે છે અને જે સ્ત્રી અગમ્ય એવા પર પુરુષ સાથે વ્યભિચાર કરે છે તે બંનેને મૃત્યુ પછી યમપુરીમાં યમના દૂતો ચામડાના ચાબુકથી પ્રહાર કરતા કરતા અગ્નિથી તપાવેલ લોખંડની સ્ત્રીની પૂતળી સાથે પુરુષને અને પુરુષના પૂતળા સાથે સ્ત્રીને વારંવાર આલિંગન કરાવે છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના વચનો સાંભળીને કીચક શિષ્ય બ્રાહ્મણો શ્રીહરિને ઉત્તર આપવા સમર્થ થયા નહીં અને અમે જે માનીએ છીએ એ સાચું કે આ શ્રીહરિ કહે છે તે સાચું આવી રીતની તેની બુદ્ધિ વિભ્રાંત થઈ તેથી મૌન ધારણ કરી ઊભા રહ્યા. ત્યારે શ્રીહરિના વચનોથી આઘાત પામેલો તેમનો ગુરુ કીચક અત્યંત ક્રોધિત થઈ અંતરમાં સર્વ અંગે બળવા લાગ્યો ને મદ્યપાનના પાત્રને હાથમાં ધરી રહેલી મહાકાલિકા દેવીનું સ્મરણ કરી મૌન તોડી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યો, હે સ્વામિનારાયણ, અમારા મતમાં પણ વૃથા સુરાપાનનો નિષેધ કરેલો જ છે, પરંતુ દેવ નિવેદિત મદ્યમાંસનું પાન કે ભક્ષણ કરવાનું ક્યાં શાસ્ત્રમાં દૂષણ કહેલું છે? સોમયાગાદિ યજ્ઞોને વિશે દેવતાઓને નિવેદિત કરેલા મદ્યમાંસનું બ્રાહ્મણોએ ઈચ્છા પ્રમાણે ભક્ષણ કરવું આ પ્રમાણે વેદમાં કહેલું છે, તો પછી શું તમારા મતે વેદવિહિત દેવતાઓની પ્રસાદીભૂત મદ્યમાંસના ભક્ષણમાં પણ પાપ લાગે છે? અને વેદવિહિત હિંસા છે તે હિંસા ન કહેવાય એમ મનુ આદિ સ્મૃતિકારો પણ કહે છે, તેમ છતાં તે શ્રુતિ સ્મૃતિના ગૂઢ રહસ્યને નહીં જાણનારા તમે આ સભામાં અમને શા માટે દૂષિત ઠરાવો છો? મહાભારતમાં અને પુરાણોમાં ઘણા બધા બ્રાહ્મણો મદ્યપાન કરનારા, માંસનું ભક્ષણ કરનારા અને પોતાને ઈચ્છિત સ્ત્રીને પોતાની પત્ની તરીકે ભોગવનારા સંભળાય છે. તેમજ માર્કંડેય પુરાણમાં પણ સપ્તશતીમાં મદ્ય માંસાદીના ભક્ષણની જ પ્રશંસા કરવામાં આવી છે તે શું તમે નથી જાણતા? સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે કૌલારણવ તંત્રના ગ્રંથને અપ્રામાણિક માની પ્રમાણપણે તેના વચનોને સ્વીકાર કરવાનું છોડી માત્ર કપટથી વૈદિક વચનોનો આધાર લઈ તે વેદવચનોના અર્થોનું કાલ્પનિક રીતે પ્રતિપાદન કરનાર કીચકના ઉપરોક્ત વચનો સાંભળી ભગવાન શ્રીહરિ તેમને કહેવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે કીચક, પુરાણોમાં અને આગમોમાં દેવતાઓને સાત્વિક પ્રકૃતિના કહેલા છે, દૈત્યો અને દાનવોને રાજસ પ્રકૃતિના કહેલા છે, યક્ષો, રાક્ષસો, ભૂત, પિશાચ આદિકને તામસ પ્રકૃતિના કહેલા છે, અમૃત જેનું નામ છે એવું દૂધ અને ઘી દેવતાઓને પ્રિય ભોજન છે, સુરા અને માંસ દૈત્યો અને રાક્ષસોનું પ્રિય ભોજન છે, અને તેથી પ્રથમના પૃથુરાજાની પ્રેરણાથી સર્વે દેવો, દાનવો અને માનવોએ ગાયરૂપી ધરતી પાસેથી પોતપોતાને પ્રિય અન્નનું દોહન કર્યું છે. તેમાં દેવતાઓએ ઇન્દ્રને વાછરડો કરી સુવર્ણના પાત્રમાં અમૃત, વીર્ય અર્થાત મનની શક્તિ, ઓજ અર્થાત ઇન્દ્રિયોની શક્તિ અને બળ અર્થાત દેહની શક્તિરૂપ દૂધનું દોહન કર્યું, અને અસુરો તથા દાનવોએ અસુર શ્રેષ્ઠ પ્રહલાદ પુત્ર વિરોચનને વાછરડો કરી લોહપાત્રમાં 3 પ્રકારની સુરા અને 11 પ્રકારના મદ્યરૂપ દૂધનું દોહન કર્યું, અને માંસનું ભક્ષણ કરનારા યક્ષો, રાક્ષસો, ભૂતો અને પિશાચોએ રુદ્રને વાછરડો કરી ખોપરીના પાત્રમાં રુધિરરૂપ મદ્યનું દોહન કર્યું. આ પ્રમાણે શ્રીમદ ભાગવત પુરાણમાં પ્રતિપાદન કરેલું છે. તેનો હેતુ એ જ છે કે મદ્ય અને માંસનું નૈવેદ્ય દેવતાઓની આગળ ધરવું તે યોગ્ય નથી. તેમજ રાજસ પ્રકૃતિના અને તામસ પ્રકૃતિના પુરુષોને મદ્યમાંસનું ભક્ષણ કરવામાં સ્વાભાવિક રુચિ રહેલી હોય છે, તેઓને માટે શાસ્ત્રોમાં વિધિવાક્યોની કોઈ જરૂર જ નથી. તેથી તેઓની રાગ પ્રાપ્તિને કારણે દરરોજ થતી હિંસાને અટકાવવા માટે વેદોએ યજ્ઞમાં જ માત્ર હિંસા કરવી એવું કહ્યું, પરંતુ વેદને હિંસા કદાપી પ્રિય નથી. મહાભારત અને શ્રીમદ ભાગવતાદિ પુરાણોમાં પ્રથમ વેદોક્ત કર્મને છોડનારાઓને તેમાં રુચિ ઉત્પન્ન થાય, તેથી તેઓના સ્વભાવને અનુરૂપ તેવા તેવા ફળ આપનારા યજ્ઞોનું વિધાન કરી તેમાં રુચિ ઉત્પન્ન કરાવી, અને ત્યાર પછી અહિંસા છે એ જ પરમ ધર્મ છે એવો નિર્ણય કરીને તેનું સ્થાપન કરેલું છે. હે 4 વખત મદ્યનું પાન કરનારા કીચક, માર્કંડેય પુરાણમાં સપ્તશતીમાં બ્રાહ્મણોએ મદ્યમાંસનું પાન અને ભક્ષણ કરવું જોઈએ આવું જે તમે કહ્યું તે વિધાન ક્યાં શ્લોકમાં કરેલું છે, અને સુરામાંસથી દેવીનું પૂજન કરવું આવા પ્રકારનું રહસ્ય માર્કંડેય પુરાણમાં છે એમ જે તમે કહો છો, તો તેવું રહસ્ય તે પુરાણમાં ક્યાંય નથી. એ તો તમારા જેવાઓએ કલ્પિત ઊભું કરેલું છે. ઉલટાનું બ્રાહ્મણોએ સુરામાંસ વડે દેવીનું પૂજન કરવું નહીં, આ પ્રમાણે મેં કહેલા અર્ધા શ્લોકમાં જ બ્રાહ્મણોને સુરામાંસથી પૂજન કરવાનો નિષેધ કરેલો છે. આ પ્રમાણે માર્કંડેય પુરાણના રહસ્યનું પણ હિંસાના નિષેધમાં જ તાત્પર્ય છે. હે કીચક, શાસ્ત્રોનું તાત્પર્ય નહીં જાણીને તમારા જેવા પાપકર્મનું આચરણ કરી સુરામાંસનું ભક્ષણ કરતા પુરુષો દેહને અંતે શિષ્યોએ સહિત ઘોરતમ નરકમાં પડે છે. બ્રાહ્મણોએ સુરાપાન કરવું એ બ્રહ્મહત્યા જેવું મહાપાપ છે. આ પ્રમાણે ભૃગુપુત્ર શુક્રાચાર્યે મર્યાદાનું સ્થાપન કરતા કહેલું છે. તે શુક્રાચાર્યના વચનો તમને સંભળાવું છું, તમે સાંભળો. આ લોકમાં આજ દિવસથી આરંભીને કોઈ પણ મંદબુદ્ધિવાળો બ્રાહ્મણ મોહથી કે અજ્ઞાનથી સુરાનું પાન કરશે તે ધર્મમાંથી ભ્રષ્ટ થયેલો અને બ્રહ્મહત્યારો ગણાશે તથા આલોક અને પરલોકમાં નિંદાને પાત્ર થશે. આ પ્રમાણેની મર્યાદાનું સ્થાપન શુક્રાચાર્યે કરેલું છે. એ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા તમને મહાપાપ કેમ નહીં લાગે? હે કીચક, પુરુષોએ સ્ત્રીઓની સાથે અને સ્ત્રીઓએ પુરુષની સાથે સ્વૈચ્છિક સંગ કરવો તે પશુનું આચરણ છે એમ પૂર્વે ઉદ્દાલક પુત્ર શ્વેતકેતુએ પણ નિષેધ કરેલો છે. તેમના વચન હું તમને બે શ્લોકમાં સંભળાવું છું, તેને તમે સાંભળો. આજથી આરંભીને પોતાના પતિને છોડી પર પુરુષ સાથે વિહાર કરતી સ્ત્રીઓને ભ્રૂણ હત્યાના પાપની સમાન મહામોટું દુઃખ દેનાર અને ઘોર નરકમાં નાખનારું મહાપાપ લાગશે. તેવી જ રીતે આ પૃથ્વી પર કુમારી અવસ્થાથી જ જે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને પરણ્યા પછી મનથી પણ જેને પરપુરુષના પ્રસંગનો સંકલ્પ પણ કર્યો નથી એવી પોતાની પતિવ્રતા પત્નીને છોડીને પરસ્ત્રીની સાથે જે પુરુષ વ્યભિચાર કરે છે તેને પણ ભ્રૂણ હત્યાના પાપની સમાન જ પાપ લાગશે. હે કીચક, એટલા જ માટે મનુષ્યોએ કોઈ પણ જીવ પ્રાણી માત્રનું માંસ ભક્ષણ કોઈ પણ રીતે ન કરવું એ સર્વશાસ્ત્રનો પ્રસિદ્ધ ધોરી માર્ગ છે. અરે, યજ્ઞના શેષભૂત માંસ ભક્ષણમાં પણ બ્રાહ્મણોને મહાન દોષ લાગે છે, કારણ કે માંસ ક્યારેય પણ નિર્દોષ હોતું જ નથી. તે કારણે જ યજ્ઞની પ્રસાદીભૂત માંસ ભક્ષણનો પણ મહાભારતને વિશે નિષેધ કરેલો છે. મહાભારતના નિષેધ વચનો હું તમને સંભળાવું છું. જન્મથી જ પરમધર્મને જાણી માંસભક્ષણથી નિવૃત્ત થયેલા પુરુષે યજુર્વેદના જ્ઞાતા યજ્ઞ કરાવનાર અધ્વર્યુએ મંત્રોથી સુસંસ્કૃત કરેલ યજ્ઞશેષ એવા માંસનું પણ ભક્ષણ કરવું નહીં. તેવી જ રીતે અસંસ્કૃત એવા વૃથા માંસનું અર્થાત મત્સ્યનું પણ ભક્ષણ કરવું નહીં તથા શ્રાદ્ધ કરતા બચેલું પ્રસાદીભૂત માંસનું પણ ભક્ષણ કરવું નહીં. એક બાજુ સર્વ જીવપ્રાણી માત્રનું માંસ મૂકવામાં આવે અને બીજી બાજુ મત્સ્યનું માંસ મૂકવામાં આવે ને તેની તુલા કરવામાં આવે તો પાપ ઉત્પાદન કરવામાં બંને સરખા જ સાબિત થાય છે. તેથી પાપરૂપ એવા આ કોઈ પણ પ્રકારના માંસનું ભક્ષણ બ્રાહ્મણે કરવું જ નહીં. હે કીચક, મેં પ્રતિપાદન કરેલો આ સિદ્ધાંત જ વેદશાસ્ત્ર સંમત છે. તેથી માંસભક્ષણ કરનારા તમારો સમસ્ત સિદ્ધાંત અસત્ય જ છે. હે માંસપ્રિય કીચક, તમે સાંભળો, પ્રાણીઓનો વધ કર્યા વગર ક્યારેય પણ માંસ મેળવી શકાતું નથી. આ લોકમાં જાણી જોઈને કરેલા પ્રાણીવધમાં મહાદોષ રહેલો છે. તેથી તમારો મત છે તે સત્ય નથી પરંતુ મિથ્યા જ છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં જેતલપુરમાં ભગવાન શ્રીહરિએ શુદ્ર શાક્તમત ખંડનમાં પંચમકારનું ઉચ્છેદન કર્યું એ નામે 46મો અધ્યાય પૂર્ણ થયો.